આત્મા જણાય એવો છે નહી કોઈ કાળે. જય સચિદાન. સચિદાન છે સ્વર્ગ ને બોલા જતા હૈ ક્યા બોલા જતા ઉસકો કોઈ જાનને કી કોઈ બાકી નહીં. બદ્રિકાશ્રમ વેદાંત કે પર હૈ, વેદાંત કી ઉપર, વેદાંત માં જો જાનને કા ઇસસે સબ જાનને કા ઇનકી પાસ હૈ, સબ શાસ્ત્રો કી પર હૈ. કભી કભી દર્શન હોતા હૈ, નહીં તો દર્શન નહીં હોતા, કભી દર્શન નહીં હોતા. એસે ડ્રેસ મેં કોણ સમજેગા કે જ્ઞાની હૈ, એસે એ ડ્રેસ હૈ કોણ કોણ સમજેગા કે જ્ઞાની હૈ. વર્લ્ડ કી અજાયબી, વર્લ્ડ મેં કભી કોક દફે કિતના હોતા હૈ, એક હોતા હૈ, એક કભી. એ તુમ્હારે યહાં દર્શન તુમ્હારો આપકો મિલતે હૈ, સબ કુછ જાનને કી મિલતા હૈ. વહી ભી કોઈ કોઈ ખુદ કૃષ્ણ ભગવાન હૈ, વહી મહાદેવજી હૈ, વહી મહાવીર હૈ, સમજે ને. આપકો સબ કુછ મિલ ગયા જો સમજમાં આ જાવે તો, નહીં તો કાં સે હૈ. હીરા સમજમાં નહીં આવે તો કાં તો હૈ, આપ સમજે ને. આપી સમજમાં હીરા જો સમજમાં આવે આપ જવેરી તો, નહીં તો કાશ તો હૈ. સચિદાનંદ ઓર આત્મા ભી અંદર આપતે હો ગયા. પાપ જલાયા વિના તો હોતા નહીં, પાપ જલાના ચીએ. કિતના પાપ કે સાથ ફિરતે આદમી, ફિર ઉસકો ક્યા સાક્ષાત્કાર કૈસે હો જાયેગા. ભગવાન તો હૈ, હમ દેખતા હૈ આપકે અંદર હૈ, હમ દેખતા નહીં, હમ અકેલા નહીં દેખતા, સબ ભી દેખતા હૈ. વો સબ આપકે અંદર દેખતા હૈ, ઇસકે અંદર દેખતા હૈ, ઇસકે અંદર દેખતા હૈ, ગધે કે અંદર દેખ, કુત્તે કે અંદર દેખતા હૈ. આઈ એસી બાત નહીં, દેખતા હૈ ખાલી. હા એ બાત સીધો તો ઠીક હૈ, તો ભૂલ જતા હૈ કભી, સમજ ગયા ને. એ વો કામ નહીં ચલેગા, વો દેખના ચાહિયે. આપ કુછ ભી બાત કર સકતા હૈ. કૃષ્ણ બોલતા હૈ આજે, ક્યા હૈ એ કહે છે, ના બોલે છે કે કૃષ્ણ કોણ છે. વહી કૃષ્ણ હૈ, જ્ઞાની પુરુષ વહી કૃષ્ણ હૈ, દૂસરા કોણ કૃષ્ણ, વહી મહાવીર હૈ. આ જો બોલતે હૈ મુરલી બજાતા હૈ, વહી ઋષભદેવ હૈ. એ કહે છે બા મુરલી બજાવે છે, એ શું કહે છે, મુરલી બજાતા હૈ ક્યા. મુરલી તો બાત ઠીક હૈ, તો બચ્ચે કે લિયે હૈ મુરલી, તો કે મુરલી હૈ નહીં વો, તો એ ક્યા હૈ, વો બાલ કૃષ્ણ હૈ, ક્યા હૈ બાલ કૃષ્ણ, વો બચ્ચે કે લિયે ધર્મ હૈ બાલ કૃષ્ણ કા. યોગેશ્વર કૃષ્ણ હૈ ને, યોગેશ્વર કૃષ્ણ આપણે સુના તા કભી, યોગેશ્વર કૃષ્ણ કી બાપ, વહી ખુદ ભગવાન હૈ. વો બાલ કૃષ્ણ તો ભગવાન નહીં, કિસી કા અંદર લિપતો નહીં, સબ કોઈ અંદર, મેરા અંદર, મેં કિસી કા અંદર લિપતો નહીં, તો ભગવાન ને હમેશા બોલતા હૈ. ઠીક હૈ છે. એમ કે છે કે ભગવાન એમ કહ્યું છે કે હું કોઈની, મારામાં બધા લિપ્ત છે, હું કોઈની અંદર લિપ્ત નથી, મારા અંદર બધા લિપ્ત છે, હું કોઈની અંદર લિપ્ત નથી એમ. હા એ બરોબર છે, ભગવાન જૈસે કે કાઈ કો લિપ્ત રહેના છે, મગર ઇતના તો બોલા હૈ કે જ્ઞાની હૈ હમ હૈ ઓર હમ એ જ્ઞાની હૈ, જ્ઞાની મેરા આત્મા હૈ, બોલા કે નહીં. ઇતના લિખા હૈ જ્ઞાની પુરુષ મેરા આત્મા હૈ, કોઈ જ્ઞાની પુરુષ, વો ખુદી ખુદી પરમાત્મા, જ્ઞાની પુરુષ ખુદી પરમાત્મા. ઉસકા અનુભવ હોના ચાહીએ ને, કહેને સે ક્યા, સબ દેખે તો સબ પરમાત્મા. ઉસકા અનુભવ હોના ચાહીએ ને, કહેને સે ક્યા હોતા હૈ. અનુભવ તો આપ ઇધર બેઠા નહીં, જબ સે અંદર અનુભવ શરૂ હો ગયા હૈ, મગર આપકો ખ્યાલ નહીં રહેતા હૈ કે ક્યું કરતા. ખ્યાલ લગના ચાહીએ ને, એસા તો નહીં. ક્યા પિયા હૈ, ખાના કા હૈ, આપણે ઠંડા લગતા હૈ, અનુભવ હોતા હૈ તો ઇસકા ભગવાન જ્ઞાની પુરુષ મિલા ઇનકા, વો એક ઘંટે મેં મોક્ષ દેતા હૈ, એક ઘંટે મેં, ઘંટા યે સબકો એક ઘંટે મેં મોક્ષ દિયા હૈ, ચિંતા નહીં હોતા હૈ. એ કહે છે કલાક શું પણ ક્ષણ જ કાફી છે, કે છે કલાક શું પણ ક્ષણ જ કાફી છે, કે છે મોક્ષ ને માટે એક સત્સંગમાં એવું આવે છે કે નહીં. બધી બારે કુછ બાત મેં કુછ માલ નહીં હૈ, સમજ ગયા ને. કોઈ એસી બાત નહીં, એક ક્ષણ મેં ઉપજ જાતા હૈ, કિતના અવતાર કી સત્સંગની બાતો હે સબ અપને કોઈ ક્યા ફાયદા મિલા સાકર હૈ ગલી હૈ ગરા હૈ અચ્છા હૈ બોલને મેં ક્યા ફાયદા વહી બોલતે હૈ સાથ મિલના ચીએ સમય બોલતે હૈ કિ કૃષ્ણ કા સાક્ષાત જય સચ્ચિદાન નમો વિત્રાય ભલે બાલ રૂપ બનતા કિસે ક્યા ફાયદા હોતા હૈ એક કહે છે કે કૃષ્ણ ની મુરલી છે એનો અનાહત નાદ તો સંભળાવો જોઈએ ને પછી આત્મા દિવ્ય જ્યોતિ સ્વરૂપ છે તો એ જ્યોતિ નો અનુભવ થવો જોઈએ ને પકડાતા નહી બુદ્ધિ કે ઉપર હમ બોલા કાશીભાઈ બોલ મિલના વો ક્યા કરતા હમ કૈસા ઓપરેશન કરતા હૈ કાશી બતા દેગા એક ઘંટા મેં ઓપરેશન કિયા હૈ વો બુદ્ધિ કે પકડ સે બુદ્ધિ બુદ્ધિ મેં ક્યા મિલેગા બુદ્ધિ મેં સંસારી મિલેગા વાચાનિવર્તન પ્રાપ્ત મનસા આયા જ્યાં મન વચન કર્મ કુછ નહીં હૈ પુરુષાર્થ કી ચીજ હૈ એસા આયા ઠીક હૈ છે ત્યાં કે છે મન વચન કાયા ની કર્મ ની કશું વસ્તુ નથી ત્યાં પુરુષાર્થ કેવળ છે ત્યાં મન વચન કાયા નું કશું નથી ત્યાં કેવળ પુરુષાર્થ છે પુરુષાર્થ કેસે પુરુષાર્થ હોતા હૈ પુરુષાર્થ કોઈ કભી દેખા કોઈ આદમી કોઈ પુરુષાર્થ વાળા દેખા હે ને કોણ હે કિતા બતાવ યહી નર્મદા કિનારે એક પાગલ બાબા કોણ હે કિતા પાગલ બાબા છે બાબા છે વો બરા બહોત બાબા હે એક બે નહીં બહોત બાબા હે વો સબકો પૂછતા હે કેસા પૂછતા હે પૂછતા હે કિસકો બોલા જાતા હે ઇસ જ્ઞાન કો બાબા લોગો ને દિયા હે આપકો સમજાઉં મેં જો ભી જ્ઞાન પ્રાપ્ત કિયા હોગા પૂછતા કિસકો બોલા જાતા હે પૂછતા પૂછતા કિસકો બોલા જાતા હે જો પુરુષ હો પુરુષાર્થ કાર્ય જો ખુદ હી પરમાત્મા હો ગયા હો ગયા વોહી પુરુષાર્થ હે ઉસકે ઓર સે જો કાર્ય કરો ઉસકો પુરુષાર્થ કહેતે હે યાની પુરુષાર્થ કાર્ય કે કે આપને પણ જે કે જ્ઞાન મળ્યો છે એ પણ કોઈ બાબા હે આપેલુ હશે ને સ્વયં તો નહીં ને સ્વયં તો કિસી કુછ નહીં મિલા હૈ આપને પણ જે જ્ઞાન મળ્યું છે એ પણ કોઈ આપેલું હશે ને સ્વયં ને દી દીયા હમકો હમને કિસી કો નહીં દિયા હૈ હમકો તો એસે હી હો ગયા થા સુરત કે સ્ટેશન પે હો ગયા થા 1958 મેં 1958 મેં એસે હો ગયા થા સ્વયં બુદ્ધિ કે પાસ હૈ હી નહીં કિસી કે પાસ હૈ હી નહીં વો જ્ઞાન કિસી કે પાસ હૈ હી નહીં એસે ઇસલિયે હમકો એસા હો ગયા યે કલયુગ મેં યે જ્ઞાન હોતા હી નહીં કભી ऐसा तो नहीं है कलयुग में ये ज्ञान कभी नहीं होता फगर फगर एक दिवे से दूसरा दिवा हो सकता है फिर पहला दिवा नहीं हो सकता है समझे नहीं नहीं वो तो दिया से दिया है हम भी बोल रहे हैं कि दीपक से ही दीपक जलता है दूसरी जगह पे नहीं नहीं मैं आपको बता दूं कि दूसरी जगह पे वो बैंक है ना वो कैश बैंक वर्ल्ड में कभी निकली नहीं थी वो दिस इज द कैश बैंक इन द वर्ल्ड कैश ઉધારી બેંકને તો પછી બાતો કરવા કી જરૂર ક્યા આપકો જબી ચાહીએ તેરે હમારે આના હમ એક ઘંટે મેં દે દેંગે સબ કુછ દૂસરે દિન તુમ્હારી બાદ દશા હવા રહી જાતી હૈ સમજે ને કેશ બેંક કભી હોતી હી નહીં સબ ઉધારી સમજે ને હમ તો એ બતાતે હૈ સૂક્ષ્મ આત્મા મેં સૂક્ષ્મ આત્મા મેં દુશ્મન ના શરીર ના અંદર માં પ્રવેશ કરીને એના ભેદ પતા લાગી જાય એ શું છે એ કે છે કે માએ કહ્યું છે કે સૂક્ષ્મ આત્મા માં પ્રવેશ કરી અને પછી ભેદ છે તો ખબર પડી જાય એ શું છે દુનિયા કે લીએ ચલેગા અભી હિન્દુસ્તાન કે લીએ સબ ચલેગા ક્યું કે દો સાલ કા આદમી હૈ તીન સાલ કા આદમી હૈ ચાર સાલ કા આદમી હૈ પાંચ સાલ કા આદમી જો જિસકો જો બાતી કરતા હૈ નહીં ઓર યે સબ બાત સચ્ચી હૈ કોઈ કી કિસી કી બાત ખોટી તો કિસી કી નહીં રહેતી હૈ સમજ ગયે ને મતલબ વો તો લાસ્ટ બાત હૈ ઇસકી બાત કિસી કી સાથ યે નહીં કર સકતા વો તો લાસ્ટ બાત હૈ લાસ્ટ સ્ટેશન હૈ કભી દેખા નહીં કભી સુના નહીં એસી સ્ટેશન હૈ કભી સુના પુસ્તક માં નહીં લિખા હૈ પુસ્તક માં નહીં લિખા હૈ અનુભવ હોતા હૈ ના વો તો પુસ્તક માં ક્યા લિખા હૈ કે This is not dead, this is not dead. Vedant kya bolta hai? એ આત્મા નહીં, અમારી પાસે આત્મા હમ જાણતા નહીં, આત્મા ગોઠ જ્ઞાની એસી બાત વેદાંત નહીં હોતા નહીં, કોઈ પુસ્તકમાં નહીં હોતા આત્મા આપને કીધું જ્ઞાની કી પુરુષ જ્ઞાની આખા બ્રહ્માંડ કા સ્વામી બોલા જતા હૈ કે એ દેહ કા માલિક એક સેકન્ડ ભી નહીં રહેતા હૈ આપ સમજો ને દેહ કા મન કા માઇન્ડ કોઈ ઇનકા માલિક હી નહીં ઓકા બ્રહ્માંડ કા માલિક બોલા જતા હૈ ઓર તુમ્હારે યહાં આયા હૈ આજ એ નહીં હૈ યે તો પટેલ હૈ યે તો પટેલ આવાજ કરતા હું દેખતા હું સુનતા હું આ પીછે જબ ઇસમે સે હવા ચલે જાતા તો કોઈ ચીજ દેખને કો ભી નહીં મિલતા ભાષા ભી નહીં નિકાલતે યે કોન ચીજ હૈ એ કહે છે કે આ બોલીએ ભાષા બોલીએ છીએ સાંભળીએ છીએ કરીએ છીએ એ પછી જયારે હવા નીકળી જાય છે ત્યાર પછી કશું નથી તો આ કઈ વસ્તુ કરે છે અભી આપ સુનતા હૈ ને વો ટેપ રેકોર્ડ બોલતી હૈ હમ નહીં બોલતા હૈ વો ટેપ રેકોર્ડ બોલતી હૈ આપ ભી ટેપ રેકોર્ડ બોલતા હૈ અગર આપકો ઈગોઇઝમ હૈ તો હમને બોલા હમ કે ઈગોઇઝમ હૈ ટેપ રેકોર્ડ બોલતી હૈ આપ સમજો ને કભી કભી 10 લાખ સાલ મેં એસી સુની નહીં એસી બાત હૈ 10 લાખ સાલ મેં હોતા હૈ કભી એક દફે આ એસી ચીજ હૈ આપકો ઠીક લગે બેઠો નહીં ઠીક લગે તો કુછ આપકો ઠીક લગે એસા કરો ઇધર તો એસી ચીજ બાત હૈ ધર્મ એ ધર્મ નહીં હૈ કોઈ વિજ્ઞાન હૈ આપણે ને ધર્મ તો સબ હૈ ને સબ જગહ પે ધર્મ હૈ ને ધર્મ મેં ક્યાં હોતા હૈ અધર્મ કો ધક્કા લગા કર કરતા હૈ અધર્મ કો ધક્કા મારતા હૈ ક્યા કરતા હૈ અધર્મ કો ધક્કા માર માર કરતા હૈ આખો દિન ઇધર કા ધર્મ અધર્મ કી પર હૈ સબ લોગ ધર્મ હી નહીં અધર્મ વિજ્ઞાન કભી એસી બાત સુની નહીં હૈ એસી બાત હૈ આપને હમ ઇધર સાક્ષાત પુરુષ હા એકદમ જયપુર મેં કુછ ભી પૂછ સકતા હૈ આપ કુછ ભી પૂછ સકતે હૈ ઇસકા ખત આ ગયા થા પીછે ઉન્હોને ટેલિગ્રામ કરા મેરા બારે મેં પીછે ઉધર માં ને જવાબ દિયા તો વો ઉસકા રાત કો સપનો મેં આયા ક્લીન બોલતા હૈ જૈસે એસી મેં એસી બાત હૈ તો પીછે માં ને જવાબ દિયા કે મેં સુક્ષમ શરીર છે સબકો એક આત્મા મેં પહોંચા લેતા આપ ઇધર બૈઠા હૈ તો ઉન્હોને તુરંત આપકો મન કા જો ભાવના હૈ ના વો મિનટો કે અંદર મેં બતા દેવે એસી કી દો જન્મ કી ભી આપ પહેલા ક્યા થા કૈસે આયા ઉસકા ભી કુછ અનુભવ કર દેતા માં ભી ખુદ બોલતા મેં પહેલા ભી જો થા અભી ભી વહી હૈ અબ પીછે ભી વહી રહેગા એ કોન સા સબ ચીજે બોલ રહા ઠીક છે જ્ઞાન સંસાર કે લિયે હૈ વો વિજ્ઞાન હૈ અભી તો હમ તો એસા જાનતા હી નહીં કે તમારે પાસ લાયા ઇસકા અવતાર કોન સા હૈ હમારા પીછે કે જગા અવતાર કોન સા હૈ હમને જાનતા હૈ આપ સમજે ને વો તો સંસાર કે લિયે હૈ વો તો વિજ્ઞાન હૈ વિજ્ઞાન એટલે આત્મા કા દર્શન હો જાતા ના વો તો વિજ્ઞાન તો બાદ મે આપકો યે અનુભવ ઓટોમેટિક હો જાતા એ કહે છે કે જો અંદર આત્મા નો અનુભવ થઈ જાય તો પછી આ બધી વાતો નો ઓટોમેટિક અનુભવ થઈ જાય એમ કહે છે આત્મા એસી અનુભવ હોતા હૈ એસી બાતે નહીં આત્મા એસા હૈ નહીં જૈસા માનતા હૈ લોગ એસા આત્મા હૈ નહીં સમજે ને આત્મા વરી ચીજ હૈ અચ્છા કોઈ કોઈ વખત એ ભી દિષ્ટાંત હુઆ આત્મા ખુદી ખુદી પરમાત્મા હૈ વહી પરમાત્મા હૈ એટલે મેં ઇધર બોલતા હું માનતા હૈ કે આત્મા એસે એસે આત્મા એસા નહીં મેં ઇધર બોલતા હું મેં કાશી કા જો વિશ્વનાથ હૈ કે કોઈ ભી શંકર કી મૂર્તિ હૈ કોઈ અપના મહાત્મા કી ગુરુ કા મૂર્તિ કા ઉપર હમને ધ્યાન કરા જબ ઉસકો પાસ મેં હમારા ધ્યાન ઠીક કરેક્ટ હો જાતા ના તો મેરા શરીર એસા ઘુમાતા હૈ ક્યું ઠીક હૈ બધું તો બહોત ચીજ હોતી હૈ શરીર ઘુમાને મંડપ જાત જાત લાઇટ હોતા હૈ જાત જાત ની ક્રિયા હોતી હૈ મગર સબ સબ સબ પૂતગલ હૈ વો ચીજ કા કોઈ નહીં વો તુમ્હારી એકાગ્રતા કે લિયે ફાયદા હૈ અગર આગળ જાને કે લિયે ફાયદા હૈ મગર સચ્ચી બાત તો નહીં મિલેગી કભી નહીં મિલેગી અચ્છા એ ભી એક દૂસરી દિષ્ટાંત હુઆ ગ્રહણ કા દિન મેં એ વો એકાગ્રતા કરને કે લિયે એકાગ્રતા હોતા હૈ ઇસસે શક્તિ વધતી હૈ એકાગ્રતા એસા કિતના અવતાર સે કરતે હૈ મગર જબ તક આત્મા નહીં જાણે વહાં તક કુછ કામ નહીં હો જાયેગા પૂરા કામ તો કભી નહીં હોયગા આત્મા કિસ તરફ સે જાનેગા આત્મા જાનને કે લિયે જ્ઞાની પુરુષ કે પાસ ભી કહીં જાના ચાહિયે ખુદ સે આત્મા નહીં સમજ સકતા કોઈ કોઈ આદમી એસી સમજ મેં નહીં આતા તો એ સબ જો ચીજ હોતા હૈ ક્યા ચીજ હૈ તો આ બધું થાય છે કઈ વસ્તુ છે આ બધું જે થાય છે કઈ વસ્તુ છે કઈ થાય છે એમને જે અનુભવ માં આવે છે એ બધું મિકેનિકલ હે સબ અચ્છા બીજું ભી એવું ભી આયા સબ મિકેનિકલ બીજું વસ્તુ આયા બીજો દાખલો કે છે એક એટલી મોટા માટે અંગાર ના ગોલા ના માપી સબ મને બિજલી કા માપી જેસા સૂર્ય કા કિરણ હોતા હૈ રાતના 12 વાગે સભોને 12:30-12 વાજે એટલી ગોલા જૈસા માલુમ હોતા આકાશ સે તારા ખા સકતો ના એસી માથી ઉસકા બીચ મેં આયા આકે નર્મદા કિનારી મેં એસી માથી 3 વખત ચક્કર માર્યા ઇનકો પાસ મેં મેરા પાસ મેં 3 દફે બોલા જબ હમને બોલા કે માં તુ ક્યુ મેરે કો તંગ કરતા જૈસી બોલા ના ઉસી વખત ગોલા જૈસા ફેંક દેતા ને નર્મદા કે બીચ મેં ચાલે જાકે ઉસકા બાદ મેં બકરો કિસ કારણ કા લીએ હોતા હૈ દેખો ચમત્કાર હૈ તીર ચમત્કાર તો બહોત લોગ કો હોતા હૈ એક તબ આપકો એકલા નહીં બહોત હમકો મિલતા હૈ સબ લોગ બતા રહે મેને બોલતા હૈ કે ચીર ચમત્કાર સે બહોત આગે જાને કા હૈ અભી ચીર ચમત્કાર કા તુમ્હારા સ્ટેશન આયા હૈ વો ઠીક બાત હૈ અચ્છી બાત હૈ ઉસસે અપને કો એકાગ્રતા રહેતી હૈ ઓર થોડા પાપ જલ જાતા હૈ ઇસે ફાયદા હૈ મગર સચ્ચી વાત નહીં મિલી હૈ રસ્તે કી હૈ રસ્તે કી બાત નહીં હૈ મગર કભી પાછા એક દફે કોઈ કુશક મિલ જાતા હૈ તો ફિર નીચે ભી ચલે જાતા હૈ કોઈ અવતાર મેં પાછા કુશક મિલ જાતા હૈ ફિર નીચે ચલા જાય ઉસકો કોઈ ઠિકાણા નહીં રહેતા હૈ આપ સમજા ને વો ઊંચે ચઢતા હૈ કુશક મિલતા હૈ ફિર ચલે જાતા હૈ જ્યાં તક અપના ખુદ કા જ્ઞાન ખુદ કા હું મેં કૌન હું ઓર કિસને બનાયા હૈ દુનિયા કૈસી ચલતી હૈ કૌન ચલાતા હૈ વો સભી અજ્ઞાન લોગ સબ કોઈ જાણતા નહીં સમજ કે નહીં કે કૌન કિસને બનાયા જગત કૌન ચલાતા હૈ કોઈ જાણતા નહીં એ સબ ઠોકે ઠોકે બાતે હૈ બચ્ચે કી બાત હૈ સબ સબ બચ્ચે કી બાત સમજે નહીં ये भगवान ने ये भगवान ने तो होता ये भगवान ने जगत बनाया ही नहीं ये भगवान ने बनाया ही नहीं भगवान इसमें हाथ ही नहीं डालता हमको बहुत इतना साइंटिस्ट हो बड़ा सब पूछता है हम इतने बजे आप ही सब मानता है कि भगवान ने बनाया तो यू कहते हैं कि विधि प्रपंच ने ब्रह्मा ने बनायू छे यू कहते हैं ब्रह्मा शू छे ब्रह्मा शू छे ब्रह्मा ब्रह्मा कोई वस्तु नहीं ब्रह्मा अपनी खुद खुद की भाषा में समझता है ब्रह्मा वो माया का है समझ गया नहीं वो माया का देव है वो ब्रह्मा के ब्रह्मा भी मानी ब्रह्मा तो वो ऐसे रूपक बताया है समझने के लिए मगर वो समझने की तैयारी नहीं शक्ति नहीं है ने वो ब्रह्मा की मूर्ति लगा दिया लोगों ने और विष्णु की मूर्ति लगा दिया सब लगा दिया अरे सब निराकार ही सब ब्रह्म ही है निराकार वस्तु में तो शक्ति जाती देखता है નિરાકારી વસ્તુ છે એમાં બ્રહ્મ જ છે એની શક્તિ વધારે છે નિરાકાર ખુદે ભગવાન હૈ આત્મા હૈ આત્મા હવા કા કોઈ રૂપ નથી મોટા મોટા મોટા મોટા આચાર્યો ધર્મિષ્ઠ મોટા આચાર્યો ને નથી પહોંચે એ વસ્તુ શું છતાં બે હે પછી જોડે જોડે બે હે તો ગુકેલતા થોડું થોડું સમજાય અને એમને એમ તો સમજાય ને જ્ઞાન લઈ લે નહીં એ કાશી ભી અહીંયા કરી દેતો એ કાશી પરમાત્મા છે ને ઉધર રસ્તે પણ પરમાત્મા ચાલે છે ને એની વાત ક્યાં પહોંચી હોય ભગવાન ની વાત તમે આવી ગયા કચ્છ અમદાવાદ થયા વો તો ઠીક વાત હૈ આપણે ખુદ તો કરના છીએ ને આપને ખુદ કરતા નહીં વો પ્રકૃતિ ચલાતી હૈ કોણ ચલાતા હૈ ખુદ કરતા નહીં વો તો ખાલી કોઈ અહંકાર કરતા હૈ મેં ક્યાં ક્યા મેં સાધુ હો ગયા તું ક્યાં હોને વાલા સંદાસ ચાહને કી કિસી કી શક્તિ નહીં જબ અટક જાય અને ખબર પડે હો જાયેગા કે મેરી શક્તિ નહીં થી આપ સમજાયે તો ખાલી ઈગોઈ જન હૈ હમ યહી કરતા હૈ અપના સેવા કરને કા જો કરે પ્રકૃતિ અપને જીધર રખે અહંકાર કે બિના સેવા કરના કા સરકાર સમજ ગયા ને દુસરા કોઈ જ્ઞાની પુરુષ મિલે તો ખરે અપના છુટકારા કરા દેવે નહીં તો એસે છુટકારા નહીં હોતા ને એ સબ કુછ કતના આદમી કા છુટકારા હો ગયા क्या नाम आप है कमलानंद कमलानंद कमलानंद तो कोई यार कोई बोले इधर बोले कोई कमलानंद बहुत खराब आदमी है तो फिर आपको उसके नुकसान होता है असर होता है कोई गाली दे तो है नहीं कुछ असर नहीं होती असर तो होती है ना क्यों बोलता है કમલાનંદ બહુ ખરાબ આદમી હે એતા બોલ્યા કે મે અંદર કેસા હોતા હે કોણ કરતા કરાતા હે માયા માયા ગુજરાતી ને ગાંઠી આઈ વો રેવાજી કે અંદર ભીતર મે હે માયા ઉધર સે નિકલ કે અંદર બેઠ જાતી હે और हम बैठा है माया इधर आ नहीं सकती वो बाहर की बाहर खड़ी रही है इधर माया नहीं आ सकती ज्ञानी पुरुष जय सत्यनारायण ये कुछ नहीं हो रहे और गजा गज गज गजा काट ले बात कुछ भेद ले ले कुछ कुछ नुकसान नहीं हुए जब ही इसका प्रूफ होता है नहीं तो फिर प्रूफ है नहीं मिलता नहीं જય સચિદાનંદ નમો વિત્રાય કુછ લડકા બરકા મર ગયા થા ઉસકે લિયે કાયક બનાયા હે ભગવાન ને બનાને ક્યા ફાયદા થા ઇસકો અને બનાયા તો ઉસને ઉસનો ઉસકો ચલાના પડેગા અપને ક્યું ચલાના પડતા હે બનાયા ભગવાન ને તો ઉસકો ચલાના પડતા હે ને વો તો અપને ચલાના પડતા હે સમજે ને ઓર ખુદ ભી નહીં ચલાતા હે વો પ્રકૃતિ ચલાતા હે સબ ભગવાન તો ઇસમે હાથે નીકળતા હે ऐसी इच्छा नहीं रखते हैं। नहीं माता जी का लड़का देखा कभी? वो तो मैं हूँ ही। आप कैसा हो गया तो? आप कैसा? वो मैं ही हूँ। माता की लड़का है। चलो माता जी ने गर्व बोलो हाँ है कि हीरा है इसको क्या मालूम आपके पास જયપણા હા કે નહીં જયપણા હોના ચી જ્ઞાની પુરુષ વર્લ્ડ કા આખા બ્રહ્માંડ કા સ્વામી બોલા જતા હે ઓર ખુદે બોલતા હે દૂસરા કોઈ બોલતા નહીં ક્યું કે જહેરી કોઈ હૈ નહીં ફિર કેસે હીરા કો બોલના પડતા હે જહેરી હૈ નહીં સબ ખા રહા રોટી ખાતા હે સો જાતા હે ક્યા માન કે ધંધા હે वो तो प्रकृति कराता है क्या कराता है प्रकृति आपने खुद ने खुद का पुरुषार्थ क्या है नहीं ये तो चलते गृहस्थी लोग को एक कपड़े में खुश होता है आपको ये कपड़े में खुश होता है आपको ये कपड़े पहरावे तो आपको नाराजी हो जाता है आपको एक निकाल दे और ये कपड़े पहरावे तो आप क्या हो और इसको ये पकड़ा होता है इसके लिए और हमको औरत का पहरा हो तो कुछ नहीं होता है और सब कपड़े निकाल देवे तो भी कुछ नहीं होता ऐसी चाहिए और आपका दे निकाल देवे तो कपड़ा हमारे ऐसे मेरे लकड़े मेरे एक टुकड़े क्या मेरे एक टुकड़े आप समझ में आता है कुछ मेरी बात होता हूँ ज्ञानी पुरुष का दर्शन मिला वो सब बाबा सब आचार्य को उसका जो कपड़ा आपने ले ले नहीं तो वो जमीन पर सोता है इसको गाड़ी पर बचाओ नहीं उंगलियां नींद नहीं आवे पर गाड़ी पे सोता है इसको जमीन पर सोता नींद नहीं आवे वो दोनों की दोनों का मोक्ष नहीं होता दोनों को भगवान मिलता ही नहीं सब जो को पे खुश है इसको भगवान मिलता है आप समझे तो दोनों को ये वो बात खुश हो गया जमीन पे पड़ रहे वो तो गद्दा कुत्ता सबको पड़ लेता है इसमें क्या नया कर रहा है तुमने किया और कितने गादी पे सो रहता है समझ गए वो विलासी का लोग का काम है इसमें क्या फायदा है पर मगर कोई आदमी अपने को इधर पे रहे वो भी अच्छा है पर क्या होना चाहिए नहीं हुआ ना कितना मोह बाबा होके इतना मोह मोह तो जाना है चाहिए मोह वही मूर्छा है मूर्छा नहीं वही मूर्छा है इससे भगवान नहीं मिलता है भगवान अपने पास देता है दिखाता है तुमको तुमको दिखाता है भाई किसी को दिखाता है तुमको दिखाता है वो सबको देखता है तुम्हारा भगवान देखता है खुद से देखता है और औरत के अंदर भगवान देखे फिर औरत के साथ कैसा उसको फिर आसक्ति नहीं होती है भगवान दिखा के और आपको तो भगवान नहीं दिखाता है फिर क्या ये औरत चली हमको अड़ गई ये हमको अड़े नहीं क्या क्या क्यों कुत्ती अड़ती है, कुत्ता अड़ता है, वरती इतना बड़े ब्राह्मण औरत अड़ जाए तो इसमें समझने का जरूर है, औरत ही क्या है, घर औरत है, भगवान है, आत्मा है, समझ गए, समझना तो जरूर है ना, समझा बिना तो कैसे चलेगा। अंग्रेजी पढ़ेला थोड़ा कहाँ तक मैट्रिक तक मैट्रिक सुधी द वर्ल्ड इज द पजल इटसेल्फ वो समझ में आता है कुछ क्या समझना है द वर्ल्ड इज द पजल पजल इतने समझ में आता है क्वाइडा क्वाइडा क्वाइडा हाँ इटसेल्फ आप खुद खुद खुद ही क्वाइडा हो गया है भगवान नहीं बना है सब लोग मानते हैं भगवान बनाया भगवान भगवान तो हम पूछता है कि भगवान को किसने बनाया जो ये भगवान ने बनाया तो भगवान को किसने बनाया क्या जवाब देगा भगवान सो जवाब आप चुप थे जाए नहीं ऐसी बात वो इसकी दृष्टि से बराबर है भगवान बना है वो दृष्टि बिंदु है इसका समझ गए इससे खोटा नहीं खोट रहे थे सच्ची बात नहीं ये वास्तविक नहीं है आपको वास्तविक जानने का दृष्टि बिंदु जानता है वो सब लोग मानता है नहीं खोटा नहीं इसकी दृष्टि बिंदु है इसकी जैसा देखा था ऐसा बोलता है वास्तविक में ऐसे नहीं है वास्तविक में गॉड इज नॉट क्रिएटर ऑफ दिस वर्ल्ड एट ऑल ओनली साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस हम देख के बोलता है सब और ये बोलता है सब रेकर्ड है आप समझ रेकर्ड हम नहीं बोलता है वो रेकर्ड से आपको बताता है रेकर्ड कभी सुनी नहीं सुनी है ऐसी रेकर्ड सुनी है वैसे कम सुनते हैं आत्मा और शक्ति ब्रह्म और ब्रह्म की शक्ति ब्रह्म को हम मानते हैं कि उसमें शक्ति है आत्मा को हम मानते हैं कि उसमें शक्ति है किसी देवी देवता को हम मानते हैं कि उसमें शक्ति है तो आत्मा और शक्ति का विभिन्नता क्या है ठीक है मारा कहवानो मतलब एम छे के आपने आत्मा ने माटे जिज्ञासा हूँ कम थाय छे ब्रह्म ने माटे जिज्ञासा हूँ कम थाय छे के एनी अप्राप्य छे अने एना से कई वीक छे ये कई एवी सत्ता छे जेना से आपने शासित छे बराबर तो एना मा शक्ति छे माटे પ્રકૃતિ ને નોર્મલ રાખવા માટે એના સે મારે કઈ એવું નહીં મારો પ્રશ્ન એ છે જેમ આત્મશક્તિ છે બરાબર આત્મશક્તિ છે કે બ્રહ્મ શક્તિ છે એ તો બે છે ને તો આત્મા અને શક્તિ એ બે એક જ છે આત્મા અને બ્રહ્મ એક જ છે કઈ બહુ થોડો બરોબર એ તો બરોબર છે પણ એ જો શક્તિ અને એના મેં ઉપાદાન લાગે છે શક્તિ જો સંજ્ઞા અહીંયા લાગે છે આ શું આત્મા શક્તિ જો છે અથવા બ્રહ્મ શક્તિ છે તો શક્તિ અગર આત્મા મેં ન હોય તો એનું કોઈ રહેતું નથી હા વજુદ નથી રહેતું ને વો જો આંખે દેખાતા હે જીત શક્તિ वो कान से सुन सकता है और वो जो शक्ति है वो आत्म की शक्ति नहीं है शक्ति से तो बेज ओतप्रोत छेने शक्ति थी बेज ओतप्रोत तो छेज शक्ति से रहित तो नथी ने नहीं छेना थी ये कहते शक्ति थी बेज ओतप्रोत तो छेने शक्ति नहीं रहित तो नथी ने कौन बेज आत्मा अथवा ब्रह्म आत्मा के ब्रह्म वो ब्रह्म ने आत्मा तो एक ही है वस्तु ये जुदी दी बराबर एक है तो छता माया है ने वो जड़ अनात्मा विभाग है ने વહી શક્તિ વાળા હે જવે આ જવે માયા જળ છે જવે જળ છે તો આ જળ ને સ્થિતિ છે જયારે જળ ની સ્થિતિ છે ત્યારે એનામાં ચૈતન્યતા હોય છે અને આ જળ નીકળી જાય તો એનામાં ચૈતન્યતા તો રહેતી નથી આ જો જળ નીકળી જાય તો આત્મામાં ચૈતન્યતા નથી રહેતી એમ સમજો શક્તિ ને જળ જો માનીએ આપણે શક્તિ ને માન લો કે આપણે જળ માનીએ છીએ બરોબર તો જો એ જળ છે જળ નીકળી જાય આત્મામાંથી આત્મામાંથી શક્તિ નીકળી જાય તો આત્મા પોતે જળ થાય છે એ જળ જે શક્તિ વાળો દેખાય છે ને તે આત્મામય છે તેથી નહીં તો આત્મા નીકળી જાય તો આ શક્તિ વાળો ના દેખાય એ નથી એ મારો આત્મામાં જો શક્તિ છે આત્મા મેં શક્તિ તો ખરી ને એ અમુક પ્રકારની શક્તિ છે ગમે જે પ્રકારની હો પણ છે તો ખરી ને આનંદ શક્તિ છે આનંદ શક્તિ હો વા ચિદાનંદ શક્તિ હો કે બ્રહ્માનંદ શક્તિ હો શક્તિ તો ખરી ને હવે આ શક્તિ ને તો જળ માને છે શક્તિ તો જળ છે આ જે દેખાય છે શક્તિ જળ છે બધી શક્તિ જળ છે અને જો આત્મા માંથી આ શક્તિ કાઢી લેવામાં આવે આત્મા માંથી નહીં આવતી આત્મા માંથી આત્માની હાજરી લીધે આવે છે આત્મા હાજર છે તો આ શક્તિ ઉત્પન્ન થાય છે આત્મા જો ગેરહાજર થઈ જાય તો શક્તિ ઉડી જાય એ વાત સાચી એ આત્મા માંથી આવતી નથી આત્મા માંથી નથી આવતી આત્મા માં તો છે તો ખરી ને કઈ એની જુદી શક્તિ છે એમાંથી એની શક્તિ આવતી બરોબર આત્મા માં શક્તિ તો ખરી ને હા એ તો બધી બહુ શક્તિ છે પારક ની અનંત શક્તિ આ શક્તિ રહિત આત્મા ને કરી દેવાય તો શક્તિ રહીત આત્મા ને કરી દેવાય તો એમ તો આત્મા શું જળ રહેશે કે ચેતન પછી આત્મા જળ રહેશે કે ચેતન રહેશે આત્મા તો પોતે ચેતન જ રહેતા હે વો કભી વો શક્તિ વો બહાર કી શક્તિ લેતા નહીં ઓર અનકી શક્તિ દૂસરે કો દેતા નહીં વો ચેતન હી રહેતા હે શુદ્ધ હી રહેતા હે ઇસને કભી વો શુદ્ધ હે ને વોહી પરમાત્મા હે પરમાત્મા શક્તિ મેં કોઈ ચેન્જ હોતા નહીં સમજ ગયા ને તુમ્હારી વો સબ લોગ કો ભ્રાંતિ હે ને ભ્રાંતિ સે સબ એ ચલ રહે રહેવાથી એનામાં ચૈતન્યતા છે આગળ આ જળ ન હોય તો આનામાં ચૈતન્યતા નથી રહેતું જયારે આ જળ નીકળી જાય છે ત્યારે તો આ ચૈતન્ય રહેતો નથી જળ નીકળી જાય તો એ તો ચેતન જ રહે છે પણ તે દાદા આ શક્તિઓ ના દેખાય આંખે દેખાતી શક્તિ ના દેખાય એમાં આંખે દેખાતી શક્તિ એ જળની છે આ બધી જ જેટલી ખાવા પીવાની ભણવા કરવાની બધી શક્તિઓ જળની છે આ બધા યોગ માંડે છે અને મને આ દેખાય છે બધી જળની શક્તિઓ છે એમાં ચેતનની એક શક્તિ નથી ચેતનની શક્તિ તો હવે પરમાત્મા શક્તિ કહેવાય મારે એ જ વાત છે કે જે ચૈતન્ય શક્તિ છે ત્યાં શક્તિ ઓર ચૈતન્ય બે તો છે જ ને એક ચૈતન્ય છે અને એક શક્તિ છે આ બે તો છે ને એ ચૈતન્ય માં જો શક્તિ આ કાઢી લેવામાં આવે જો નોખો પડે હે ન પડે એ વાત જરૂર પણ એ શક્તિ તો ખરી ને એક જ છે એ છે ને કોઈથી કાઢી લેવાય એવી છે જ નહીં એ શક્તિ ને એ ઓછી થતી નથી એમાં કઈ ફેરફાર થતો નથી પરમાત્મા આત્મા જે છે ને આનંદ કાળથી રહ્યો છે એવો ને એવો છે જરાય બગડ્યો નથી એ વાત બરોબર છે મારે કહેવાનું કે પછી આ શક્તિ ને જળ કેમ કહેવામાં આવે શક્તિ જળ છે આ બધી શક્તિ મિકેનિકલ છે બે જે તમે કહો છો ના ખેલ પછી મશીન ચાલુ થાય છે ને એવું અમે ફરાક નાખીએ ની હવા ગઈ કે મશીન આ તો શરીર ને વાત રહી પણ જે શરીર મન બન બધું જે સૂક્ષ્મ તત્વ એમને ત્યાં પ્રશ્ન ઉભો થાય છે કે જે પરમાત્મા ની શક્તિ છે એ શક્તિ ને તો પછી જળ કેમ કહીએ એમ પરમાત્મા ની શક્તિ ને કોઈ જળ કે જ નહીં ને પરમાત્મા ની શક્તિ જ નથી અહીં વપરાતી દાદા એમાં વિરોધાભાસ અને ચેતન ની શક્તિ એ જે શક્તિ છે એને એક જ સમજે છે તે એ બે જુદી જુદી છે એમ નથી સમજતા એટલા માટે આ ગેરસમજણ ઉભી થાય છે સમજાય નહીં પણ આ જળ ની શક્તિ લોકોને ઓળખાય નહીં જળ શક્તિ વાળું છે એ જાણે કે આ કેમ હાલતું નથી આ કેમ હાલતું નથી શક્તિ ને એક સમજે છે આ જળ બધા મનુષ્યો કરી રહ્યા છે જળ ની શક્તિ છે બરોબર છે એમ જ છે આત્મા ની કોઈ શક્તિ નથી ખાલી મનમાં માને છે કે મેં કર્યું એવી ભ્રાંતિ છે નહી આવું જો છે ઋગ્વેદ નો એક રીચા છે જયારે સૃષ્ટિ કર્મ જ આવે છે ઋગ્વેદ માં, આમે એવું છે એના માટે સૌંદર્ય લહેરી માં જગતગુરુ શંકરાચાર્ય લખી છે કે શિવ શક્ત્યા યુક્ત યદિ ભવતી પ્રભવતું, જયારે શિવ શક્તિ છે યુક્ત હોય છે ત્યારે જે સૃષ્ટિ કરવાનો સામર્થ્ય આવે છે ત્યાં સુધી એ માત્ર પ્રકાશ રૂપ રહે છે, અર્થાત ત્યાં સુધી તે જળ છે જ પોતે બ્રહ્મ, જે ચૈતન્ય છે, જે ચૈતન્ય છે એને જળ કહેવામાં આવે છે અને જે જળ છે એને ચૈતન્ય કહેવામાં આવે છે. હા તો જળને ચેતન કે થયા જગત, આખું જગત જળને ચેતન કહી રહ્યું છે, અને ચેતન તો ચેતન વસ્તુ છે, ચેતન તો જ્ઞાની પુરુષ એકલા જાણે. જય સચિદાનંદ. સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે આપે કહ્યું, તો પછી તે વખતે માણસે શું કરવું જોઈએ, એ વખતે એ જાગૃત કેવી રીતે રહેવું જોઈએ? સિદ્ધિઓ ઉત્પન્ન થાય તે આપણે છે એને દૂર રહેવું જોઈએ, નહીં તો અહંકાર વધી જાય પછી ગબડી પડે એમ, બધા ગબડી પડે. પછી સિદ્ધિઓને શું કરવાની? સિદ્ધિઓ ઉત્પન્ન થાય એટલે લોક બાપજી બાપજી કરે, આ બાપજી બાપજી કરે પગ ચાલે પડ્યો, એ બધા સબ એસે હી પગિરતા હૈ, હિમાલય માં જાતા હૈ ઓર ગિરતા હૈ, હિમાલય જાતા હૈ ગિરતા હૈ, ફિર 84 લાખ યાની ફિરતા હૈ. એ બધી સિદ્ધિઓ કઈ? સિદ્ધિ અપને ખુદ કે લીએ વાપરને કહે નહીં, કોઈ ધર્મ પે આફત હોય તો કરને કા, ધર્મ પે આફત હોય તો સિદ્ધિ કા, અભી વાપરતા હૈ પણ ધર્મ પે આફત આ જાવે તો હમારે ઇસકો હમ ઇધર હમારા હાથ કાટે તો હમ નહીં કાટ સકતે. કાશી કાશી ભી કે એસા હોય તો સિદ્ધિ નહીં હોય, ધર્મ પર આફત, ધર્મ પર આફત. કભી ભાઈ આતી હૈ ને નહીં આતી? જબ જેટા બેઠા થયો દેહો નહીં કઈ કર આવડે આવો આવા રૂપો ચાલે ચાલે, પણ ધર્મા જતી વખતે પોસરું થવું પડે ના થવું પડે? એમ મારી પાસે મોટા મોટા આચાર્યોને પોસરું થવું પડે, જો એને જો જવું હોય તો ભગવાનને પ્રાપ્તિ કરવી હોય તો પાસરે થઈ શકો છે, વાંકા થઈ ચાલશે, કઈ વાંધો નહીં, ભગવાન કે લીધે કુછ ભી કરના પડે, કઈ વાંધો નહીં, ભગવાનને માટે કઈ ભી કરવું પડે. ખાલી એસા કૃપા કરકે, ગુરુ કૃપા હૈ કે હાં, ભગવાન કી કૃપા ક્યા નહીં કરતી, મોક્ષ મૂલમ ગુરુ કૃપા, એ દેહ કા માલિક હમ નહીં હૈ, ઇસલિયે હમ બ્રહ્માંડ કા માલિક હૈ, આપ ભી દેહ કા માલિક કભી નહીં હો જાવે, મગર વો જ્ઞાને નહીં, સબ જાત કી હિન્દુસ્તાન મેં વિદ્યા હૈ જ્ઞાન નહીં, અવિદ્યા કા પાર નહીં, વિદ્યા કા પાર નહીં જ્ઞાન, જ્ઞાન વિદ્યા અવિદ્યાથી આગળ ની વાત છે દાદા, જ્ઞાન એ વિદ્યા અવિદ્યાથી આગળ ની વાત છે, વિદ્યા ને અવિદ્યા એવો અહંકારી જ્ઞાન હૈ, ક્યા હૈ? અહંકારી જ્ઞાન. હા, અને જ્ઞાન નહીં અહંકારી હૈ, વિદ્યા ને અવિદ્યા જે હૈ જ્યાં સુધી અહંકારી જ્ઞાન હોય તે વિદ્યા કહેવાય, કોઈ પણ તમને જ્ઞાન અહંકારી હોય અને નિરહંકારી જ્ઞાન હોય એ જ્ઞાન છે. સમજ પડી? એમાં પડી ગઈ. હું જાણું છું એ ભાવ અહંકાર કે અજ્ઞાન કહેવાય. હલાતા માફી હલાતા સત્ય સત બોલો ને, ઉસકી ધર્મ સે બોલતા હૈ, સત્ય સત નહીં બોલતા, ધર્મ સે નહીં સત્ય બોલતા હૈ, ધર્મ બોલતા એટલે સમજતા ચાહીએ, ઉસકા ભેદ તો સમજતા ચાહીએ ને કે જ્ઞાન ક્યાં ચીજ હૈ, વિદ્યા ક્યાં ચીજ હૈ, અવિદ્યા ક્યાં ચીજ હૈ, સમજે ને? વો અવિદ્યા સે દુઃખ હોતા હૈ ઓર વિદ્યા સે સત્ય સુખ હોતા હૈ ઓર જ્ઞાન સે હમ ખુદ ખુદ હી હો જાતા હૈ, મુક્તિ હોતી હૈ. અરે ફોરેન કા સાયન્ટિસ્ટ પૂછતા હૈ કે હમારા ડીડે બજે આદમી પીછળ લોકો ગોડ ઇઝ ક્રિએટર માનતા હૈ તો ક્યાં હમારી વાત ખોટી હૈ? હમ બોલતા હૈ કે તુમ્હારી વાત ખોટી નહીં, તુમ્હારી સમજ ખોટી હૈ, ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ. વાસ્તવિક રીતે નહીં હે તમારા દ્રષ્ટિબિંદુ છે બરોબર. તો હિન્દુ હિન્દુ હિન્દુ કઈ દ્રષ્ટિબિંદુ છે ભગવાન ને બનાવ્યા એ વાત બરોબર ઠીક હે, મતલબ વાસ્તવિક નો નહીં હતી. દ્રષ્ટિબિંદુ તો દરેક કા જુદા જુદા રહેતા હૈ નહીં, આપી સમજવા આવ્યા એ વાત આપી સમજવા આવ્યા. વાસ્તવિક માં ભગવાન ક્રિએટર નહીં હે, ક્રિએટર કા કુમાર હોતા હૈ. ક્યાં ભગવાન કુમાર હૈ, ભગવાન રૂપનો નાથ હૈ. કોને કિસી ને કોઈ દેખા હૈ ભગવાન કે દેખા હૈ કે નહીં? આગળ નીચે કહે બધા દેખ બધા બોલતા તીન લોક કા નાથ ભગવાન ભાઈ નહીં કોઈ નહીં ભગવાન ચિંતા નહીં નહીં ભારતી સાથ લકી લકી સારી કરતા હૈ. હમને સબ બતા દિયા હૈ, પુસ્તક નહીં પડ દેગા દુસરા શબ્દ પેપર બાત હો પેપર પઢો પુસ્તક નહીં શાસ્ત્ર નહીં. હમને સબ દે દિયા ફિર સબ દે દિયા. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. God is not creator of this world at all. Only scientific circumstances of evidence. Wo hum dekh ke bolta hai sab. Pustak ki baat nahi. Pustak matlab Vedant bola hai. This is not that. Atma te nahi sahi na iti. Samjhe? Ye go to man. Kyunki avaktavya avarnaniya se. Kaisa hai? Avarnaniya. અને વક્તવ્ય હે શબ્દ મેં નહીં આ સકતા હૈ જ્ઞાની કે પાસે અસત્ય નિરંજન નિરાકાર હૈ નિરંજન નિરાકાર હૈ આકાશ કી માફક હૈ ધર્મ લુપ્ત તો થતો નહીં ત્યાં છેલ્લો છેલ્લો કલકી અવતાર ત્યાં શું છે વેદાંતિ એકલા માટે નહીં, જૈનો બહેનો બધા મુસ્લિમ મુસ્લિમ બધાના માટે છે આ છે ને મુસ્લિમો ક્રિશ્ચિયનો બધાને માટે એ છેલ્લામાં છેલ્લો અજવાળું છે આ પછી અજવાળું થવાનું નથી. 80,000 વર્ષ પછી થશે બસ 80,000 વર્ષ કયા પછી થશે કલ્પિત કિયા હૈ આપને. કોઈ આદમી બોલે હમકો લડ્ડુ નહીં ઠીક લગતા નહીં તમને ઠીક લગતા તમને કલ્પના કિયા અચ્છા લગતા હૈ વો આપને અપના આનંદ ઇસમે ડાલા આત્મા કા આનંદ ઇસમે ડાલા તો ફિર આનંદ લગા તો શું કોઈ ચીજમાં કા આનંદ હોતા હૈ વો અપની હૈ બધી કરામત અપની હા બહાર કી ચીજ કોઈ આનંદ નહીં આનંદ તો અંદર અપની ખુદ કી ખુદ કા સ્વરૂપ માં આનંદ હૈ. તમે ગુજરાતી માં બોલો ગુજરાતી માં જ બોલો ગુજરાતી બોલો આપણા પોતાના સ્વરૂપ માં જ આનંદ છે. આમાં આનંદ હોય નહીં આ કોઈ ચીજ માં આનંદ હોતો હશે સોનામાં હીરામાં હીરો છે એમાં જ્ઞાની પુરુષ ના આનંદ હોય આદમી ત્યારે રહી ગયો રહી ગયો લઈ જાય તો વાંધો નહીં રહી જતો તો વાંધી વાંધો નહીં. કોણ કોણ લઈ જાય છે ને કોણ લેવડાવી લે છે હું જાણું છું સત્તા ભગવાન ના હાથમાં સત્તા નહીં પડે ને તમારા હાથમાં સત્તા સંદાસ જાણે કે કોઈ આદમી કી સત્તા નહીં. જયારે અટકે તબ ખબર હોતા હૈ અટકે ત્યારે ખબર પડે ને મારી સત્તા નહીં. અને બોલતા હમ ક્યા હમ કરતા હૈ ગધા ભી હમ કરતા હૈ ગધા ભી હમ હમ બોલતા હૈ મસ્તાની મેં રહેતા હૈ ગધા કોઈ ચીજ નહીં લડકી કા કપડા લે લેને કા દૂસરા કોઈ કર લે શાદી કરાને કે નહીં કોઈ નહીં વો હમ હમ નહીં હમ મેં ક્યા ફાયદા હૈ હમ તો નિકાલ નહીં કા રહે યહી તો બહુત બડા હા વો તો નિકાલને કા કિતને ક્યા ફાયદા કર રાત્રે દાદા નો સપનો કેટલાય લોકો આવે પણ દાદા એક ક્ષણ વાર ભૂલાય નહીં આ બધા, અને તમે હમણાં તમે કાલે ભૂલી જશો નહીં ભૂલવા જેવા. શું કહે છે વર્ણી અજાયબી છે કર્મ ગતિ જાણે બધા બધા અવતારો ની પરમ